શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 8મો અધ્યાય 24 દેવી ઉપાસનાના પ્રસંગનું વર્ણન નારદજીએ પૂછ્યું. મહારાજ, દેવીની આરાધના રૂપી શ્રેષ્ઠ ધર્મનું સ્વરૂપ શું છે તથા કઈ પ્રકારની ઉપાસના કરવાથી દેવી પરમપદ પ્રદાન કરે છે? પૂજાનો વિધિ શું છે તથા કઈ રીતે, ક્યારે અને ક્યાં સ્તોત્રથી દેવીની આરાધના કરવાથી ભગવતી દુર્ગા દુઃખદાયી નરકમાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે? ભગવાન નારાયણ કહે છે, પરમ વિદ્વાન દેવર્ષિ નારદ જે રીતે ધર્મને અનુરૂપ આરાધના કરવાથી ભગવતી સ્વયં પ્રસન્ન થાય છે, તે પ્રસંગ તમે એકાગ્ર મન કરીને સાંભળો. નારદ, આ સંસાર અનાદિ છે, તેમાં જન્મ લઈને જે ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે ભલે ભયંકર સંકટમાં પડ્યો હોય તો પણ સર્વશક્તિમાન ભગવતી તેની રક્ષા કરે છે. તેથી મનુષ્ય ભક્તિભાવથી દેવીનું પૂજન કરવું જોઈએ, એ જ તેનું પરમ કર્તવ્ય છે. હવે પૂજાનો વિધિ કહું છું. પ્રતિપદા તિથિમાં ભગવતી જગદંબાની ગાયના ઘીથી પૂજા કરવી જોઈએ, અર્થાત 1650 પૂજન કરીને નૈવેદ્યમાં ગાયનું ઘી અર્પણ કરવું અને તે પ્રસાદી ઘી બ્રાહ્મણને આપી દેવું. આ પ્રમાણે કરવાથી મનુષ્યને રોગો થતા નથી. દ્વિતીય એટલે બીજના દિવસે દેવી ભગવતીનું પૂજન કરીને સાકરનું નૈવેદ્ય અર્પણ કરવું અને તે પ્રસાદી સાકર બ્રાહ્મણને આપી દેવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તૃતીય એટલે કે ત્રીજના દિવસે ભગવતીની પૂજા કરીને નૈવેદ્યમાં દૂધ અર્પણ કરી બ્રાહ્મણને આપી દેવાથી મનુષ્યના તમામ દુઃખો નાશ પામે છે. ચતુર્થી ચોથના દિવસે દેવીને માલપુડા અર્પણ કરી બ્રાહ્મણને આપવારૂપી અપૂર્વ દાનના પ્રભાવથી કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા નથી. પંચમી તિથિના દિવસે પૂજા કરીને ભગવતીને કેળાનો ભોગ ધરાવી તે પ્રસાદ બ્રાહ્મણને આપી દેવાથી સાધકની બુદ્ધિનો વિકાસ થાય છે. ષષ્ઠી તિથિના દિવસે દેવીને પૂજન કરીને મધનું નૈવેદ્ય અર્પણ કરવું તે મધ બ્રાહ્મણે પોતાના ઉપયોગમાં લેવું. આના પ્રભાવથી સાધકને સુંદર રૂપ એટલે કે તેજ પ્રાપ્ત થાય છે. સપ્તમી તિથિના દિવસે દેવીને નૈવેદ્યમાં ગોળ અર્પણ કરીને તે બ્રાહ્મણને આપી દેવો. આમ કરવાથી મનુષ્ય શોક મુક્ત થાય છે. અષ્ટમી તિથિના દિવસે ભગવતીને નારિયેળનું નિવેદ્ય અર્પણ કરવું અને પછી તે બ્રાહ્મણને આપી દેવાથી સાધકની પાસે કોઈ પ્રકારના સંતાપ આવી શકતા નથી. નવમી તિથિના રોજ ભગવતીને ડાંગરનો ભાત અર્પણ કરીને બ્રાહ્મણને આપવાથી મનુષ્ય આ લોક અને પરલોકમાં પણ સુખી રહે છે. હે મુનિ, દસમના દિવસે ભગવતીને કાળા તલનું નૈવેદ્ય અર્પણ કરી બ્રાહ્મણ તેને પોતાના ઉપયોગમાં લઈ શકે છે. આમ કરવાથી યમલોકનો ભય રહેતો નથી. એકાદશીના દિવસે ભગવતીને દહીંનો ભોગ ધરાવીને બ્રાહ્મણને આપવાથી ભગવતી અત્યંત પ્રસન્ન થાય છે. દ્વાદશીના દિવસે પૂજા કરીને પૌવાનો ભોગ ધરાવી બ્રાહ્મણને આપવાથી તે સાધકને ભગવતી પોતાનો પ્રીતિપાત્ર બનાવી લે છે. તેરસના દિવસે ભગવતીને ચણાનું નિવેદ્ય અર્પણ કરી બ્રાહ્મણને આપી દેવું. આના પ્રભાવથી સંતાન પ્રાપ્તિ થાય છે. હે દેવર્ષ, ચૌદશના દિવસે ભગવતી જગદંબાને સત્વ એટલે સાથવો ધરાવી જે બ્રાહ્મણને આપે છે તેના પર ભગવાન શંકરજી પ્રસન્ન થાય છે. પૂનમના દિવસે ભગવતી જગદંબાને ખીરનું નૈવેદ્ય અર્પણ કરી શ્રેષ્ઠ બ્રાહ્મણને આપવાથી સાધકના બધા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. પૂનમ અને અમાસનો પૂજન વિધિ એક સરખો સમજો. હે મહામુનિ, દેવીને પ્રસન્ન કરવા માટે હવન કરવો જોઈએ. જે તિથિમાં જે નૈવેદ્ય હોય તે જ પદાર્થથી હવન કરવો જોઈએ. આ હવન સમગ્ર દુઃખોનો નાશક છે. હવે વાર પ્રમાણે રવિવારે દૂધપાક, સોમવારે દૂધ, મંગળવારે કેળા, બુધવારે માખણ, ગુરુવારે ખાંડ અને શુક્રવારે સાકરનો ભોગ ધરવો, શનિવારે ગાયના ઘીનું નૈવેદ્ય અર્પણ કરવું. મુને હવે 27 નક્ષત્રોના નૈવેદ્ય આ પ્રમાણે છે. ઘી, તલ, સાકર, દહીં, દૂધ, મલાઈ, લસ્સી લાડુ સૂતરફેણી શક્કરપારા કંસાર પાપડ ઘેવર વડા કોકરસ પૂરણ મધ ચૂરમું ગોળ પૌવા દ્રાક્ષ ખજૂર રાજગરો માલપુડા માખણ મગનો લાડુ અને દાડમ આમ 27 નક્ષત્રોનો નૈવેદ્ય અનુક્રમે કહ્યા નારદ. હવે વિષ્કુંભ વગેરે યોગોમાં નૈવેદ્ય અર્પણ કરવાની વાત સમજાવું છું. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દેવીને ભોગ અર્પણ કરવાથી ભગવતી જગદંબા પ્રસન્ન થાય છે. તે પદાર્થો છે ગોળ મધ ઘી દૂધ દહીં છાસ માલપુડા માખણ કાકડી કોળું લાડુ ફણસ કેળા જાંબુ કેરી તલ સંતરા દાડમ બોર આમળા ખીર પૌવા ચણા નારિયેળ લીંબુ કસેરું નામનું ફળ અને ચૂરમું. આ 27 નૈવેદ્ય વિદ્વાનોએ નક્કી કર્યા છે. હે મુનિ, હે મુનિ, કર્ણોના જુદા જુદા નૈવેદ્ય કહું છું. કંસાર શક્કરપારા સૂતરફેણી લાડુ પાપડ ઘેબર તલ દહી ઘી અને મધ ભગવતીને શ્રદ્ધાપૂર્વક આ વસ્તુઓનું નૈવેદ્ય અર્પણ કરવું. મુનિવર નારદ, હવે ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટે બીજું સાધન કહું છું, તે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરીને તેની પૂજા કરવી. નૈવેદ્યમાં 5 પ્રકારના ખાદ્ય પદાર્થ અર્પણ કરવા. આજ પ્રમાણે 12 મહિનાની શુદ્ધ ત્રીજના દિવસે પૂજન કરવું. વિધિ પ્રમાણે ક્રમશઃ નૈવેદ્ય અર્પણ કરવું. નારદ, વૈશાખ મહિનામાં ગોળથી બનેલા પદાર્થોનું નૈવેદ્ય ધરાવવું. જેઠ મહિનામાં મધ અર્પણ કરવું. અષાઢમાં મહુડાના રસથી બનેલા પદાર્થોના ભોગ ધરાવવો. શ્રાવણમાં દહીં, ભાદરવામાં ખાંડ, આસોમાં ખીર, કારતકમાં દૂધ, માગસરમાં સૂતરફેણી, પોષમાં દહીંની મલાઈ, મહામાસમાં ગાયનું ઘી અને ફાગણ માસમાં નારિયેળનો ભોગ ધરાવવો. આ પ્રમાણે 12 માસ નૈવેદ્ય અર્પણ કરીને ભગવતીનું પૂજન કરવું જોઈએ. મંગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રી, દુરત્યા, મહામાયા, મતંગી, કાલી, કમળવાસિની, શિવા, સહસ્ત્ર ચરણા અને સૌ મંગળ રૂપિણી આ નામોના 12 પદોનું ઉચ્ચારણ કરીને મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરી પૂજા કરવી. મંગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રી, દુરત્યા, મહામાયા, મતંગી, ચકાલી, કમલવાસિની, શિવા, સહસ્ત્ર ચરણા, સર્વ મંગલ રૂપિણી એ ભીરનામ પદે દેવી મુધકે પરિપૂજ્યતે. સ્કંદ 8 અધ્યાય 24 શ્લોક 43-44. મહુડાના વૃક્ષમાં દેવ દેવેશ્વરી ભગવતી જગદંબા બિરાજે છે. તેથી સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે તથા વ્રત પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા કરીને દેવીની સ્તુતિ કરવી. કમળ જેવા નેત્રોથી શોભાયમાન ભગવતીને નમસ્કાર હો. ભગવતી મહેશ્વરી, આપ મહાદેવી છો, જગદ્ધાત્રી છો તથા આપનો વિગ્રહ મંગળમય છે, આપને નમસ્કાર હો. પરમ બુદ્ધિમતી દેવી, પરમા પાપહંત્રી, પરમ માર્ગ પ્રદાયની, પરમેશ્વરી, પ્રજોત્પતિ, પરબ્રહ્મ સ્વરૂપિણી, મદદાત્રી, મદોન્મતા, માનગમ્યા, મહોન્નતા, મનસ્વિની, મુનિધ્યેયા, માર્તંડ સહચારિણી અને જય લોકેશ્વરી, આ આપના નામ છે. પ્રલયકાળના મેઘના જેવો આપનો વર્ણ છે. દેવતાઓ અને દાનવોએ તેમના મહામોહની નિવૃત્તિ માટે આપની આરાધના કરી છે. યમલોકના ભયનો નાશ કરનારી પરમ આરાધ્ય ભગવતી જગદંબે, તમે યમ પૂજ્યા, યમાગ્રજા અને યમ નિગ્રહ રૂપા છો. તમને વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો. ભગવતી સર્વેશ્વરી, તમે સમ સ્વભાવા, સર્વ સંગ વિવર્જિતા, સંગ નાશકારી, કામ્ય રૂપા, કારુણ્ય વિગ્રહા, કંકાલ ક્રૂરા, કામાક્ષી મીનાક્ષી, મર્મ ભેદિની, માધુર્ય રૂપશીલા, મધુર સ્વર પૂજિતા, મહામંત્રવતી, મંત્ર ગમ્યા, મંત્ર પ્રેમ કરી, મનુષ્ય માન સગમા તથા મન મંથારી પ્રિયંકરી, આ નામોથી પ્રસિદ્ધ છું. પીપળો, વડલો, લીમડો, આંબો, કોઠ તથા બોરડીમાં રહેલા દેવી, હે ફણસ, આંકડો, કેરડો વગેરે તમારા રૂપ છે. હે દૂધેલીના વેલામાં વસવા યોગ્ય, હે સર્વ પર દયા કરવા યોગ્ય, હે અતિશય દયાળુ, હે ચતુરાય તથા કરુણા રૂપ, સર્વ મનુષ્ય આપનામાં ખૂબ શ્રદ્ધા રાખે છે, આપનું જય હો. આ સ્તોત્ર નીચે પ્રમાણે છે. નમઃ પુષ્કર નેત્રાય જગદ્ધાત્રેયે નમો અસ્તુતે. महेश्वर्ये महादेव्ये महामंगल मूर्तये परमा पाप हंत्री च परमार्ग प्रदायिनी परमेश्वरी प्रजोत्पत्ति ही परब्रह्म स्वरूपिणी मददात्री मदोन्मता मान गम्या महोन्नता मनस्विनी मुनि ध्येया मार्तंड सहचारिणी जय लोकेश्वरी प्राग्ने प्रलयाम्बु दशनिब्बे महामोह विनाशार्थम पूजितासी सुरासुरे ही यमलोका भावकर्त्री यम पूज्या यमाग्रजा यम निग्रह रूपा च यजनीय नमो नमः सम स्वभावा सर्वेशी सर्व संग विवर्जिता संग नाश करी काम्य रूपा कारुणी विग्रहा कंकाल क्रूरा कामाक्षी मीनाक्षी मर्म भेदिनी मार्धुर्य रूप शीला च मधुर स्वर पूजिता महामंत्रवती मंत्र गम्या मंत्र प्रेम करी मनुष्य मानस गमा मन मंथारी प्रेम करी अस्वस्थ वट निम्भा निम्बा मृक पित्त बदरी गते पन सार्क करीरा दीक्षिर वृक्ष स्वरूपिणी दुग्धवल्ली निवारसा हे दयनीय दयाधिके दाक्षिण्य करुणा रूपे जय सर्ववल्लभे। स्कंद 8 अध्याय 24 श्लोक 46 थी 55। पूजा कर्या पछी आ प्रकारनी स्तुति करवाथी मनुष्य मनुष्य ने व्रत उपासनानु संपूर्ण संपूर्ण पुण्य अवश्य सुलभ थई जाय छे। आ स्तोत्र भगवती ने प्रसन्न करवानु परम साधन छे। जे मनुष्य आ स्तोत्रनो नित्य पाठ करे छे तेने आदि व्याधि तथा शत्रुओनो भय रहेतो नथी। आ स्तोत्रना प्रभावथी धननी इच्छा वाळाने धन तथा धर्मनी अभिलाषा वाळाने धर्मनी प्राप्ति थाय छे। आ स्त्रोत्र ब्राह्मण ने वेद संपन्न क्षत्रिय ने विजयश्री वैश्य ने धनवान तथा शूद्र ने परम सुख अपावे छे। जे मनुष्य श्राद्ध टाणे मन ने एकाग्र करीने आ स्त्रोत्रनो पाठ करे छे तेना पितृओने एक कल्प सुधी अचल रहनारी अक्षय तृप्ति प्राप्त थाय छे। नारद आ प्रमाणे देवताओए भगवती जगदम्बानी आराधना ने पूजन कर्युं जे मैं तमने कह्युं। जे मनुष्य भक्तिपूर्वक भगवतीनी आराधना करे छे तेने देवीना परम धामनी प्राप्ति सहज बनी जाय छे। हे ब्राह्मण भगवती जगदम्बानी पूजा करवाथी संपूर्ण कामनाओ सिद्ध थई जाय छे अने मनुष्य बधा ज पापोथी मुक्त थई निर्मल बुद्धि प्राप्त करे छे। नारद मनुष्य भगवतीनी कृपाथी सर्वत्र संपत्ति अने मान प्राप्त करे छे। नरकनी यातनाओनो भय अने स्वप्नमां पण रहेतो नथी। भगवती जगदम्बा महामाया छे તેના ઉપાસકને ભગવતીની કૃપાથી પુત્ર પૌત્રાદિકની વૃદ્ધિ થાય છે। નારદ નરકમાંથી ઉદ્ધાર કરનારો દેવી આરાધનાનો પ્રસંગ મેં તમને કહ્યો। હે મુનિ મહાદેવીની પૂજા સર્વ મંગળ કરનારી છે। હવે એક બીજો પ્રકૃતિ પંચક નામનો પ્રસંગ કહું છું। આ પ્રસંગ નામ રૂપ અને ઉત્પત્તિથી સમગ્ર જગતને આનંદ પમાડનાર છે। હે મુનિ આ પ્રકૃતિ પંચક ખૂબ જ અદ્ભુત અને મુક્તિનું પરમ સાધન છે। ઉદાહરણ અને મહાત્મય સાથે આ પ્રસંગનું વર્ણન કરું છું, તમે સાવધાન થઈને સાંભળો। અધ્યાય 24 સમાપ્ત। શ્રીમદ દેવી ભાગવતનો 8મો સ્કંદ સમાપ્ત। બોલો શ્રી અંબે માત કી જય।